વાલ્મીકિ રામાયણ અરણ્યકાંડ 65મો સર્ગ. લક્ષ્મણે શ્રીરામને સમજાવીને શાંત કરવા. સીતાહરણના શોકથી વ્યથિત થયેલા શ્રીરામ જ્યારે એ સમયે સંતપ્ત અને પ્રલયકાળના અગ્નિની જેમ ત્રણેય લોકોનો સંહાર કરવા તત્પર થઈ ગયા અને ધનુષ્યની પ્રત્યંચા ચડાવીને વારંવાર એના તરફ જોવા લાગ્યા તથા લાંબા શ્વાસ લેવા લાગ્યા, સાથે સાથે સૃષ્ટિના સંહાર સમયે રુદ્રદેવની જેમ સમસ્ત સંસારને ભસ્મ કરી નાખવાની ઈચ્છા કરવા લાગ્યા, ત્યારે જેમને આ રૂપમાં પહેલાં કદી જોયા ન હતા એ અત્યંત ક્રોધિત થયેલા શ્રીરામ તરફ જોઈને લક્ષ્મણે હાથ જોડીને સુકાઈ ગયેલા મુખે આમ કહ્યું, આર્ય, તમે કોમળ સ્વભાવના, જીતેન્દ્રિય અને પ્રાણી માત્રમાં હિતમાં તત્પર રહેનારા છો. હવે ક્રોધને વશ થઈને પોતાના સ્વભાવનો પરિત્યાગ ન કરો. ચંદ્રમામાં શોભા, સૂર્યમાં પ્રભા, વાયુમાં ગતિ અને પૃથ્વીમાં ક્ષમા જેમ કાયમ વિરાજે છે, એ જ રીતે તમારામાં સર્વોત્તમ યશ હંમેશા પ્રકાશતો રહે છે. તમે કોઈ એકના અપરાધના કારણે સમસ્ત લોકોનો સંહાર ન કરશો. હું એ જાણવાનો પ્રયત્ન કરું છું કે આ તૂટેલા યુદ્ધોપયોગી રથ કોનો છે, અથવા કોણે ક્યાં હેતુથી ધુસરી તથા અન્ય ઉપકરણો સાથે આ રથને તોડ્યો છે એનો પણ પત્તો મેળવ્યો છે. રાજકુમાર, આ સ્થાન ઘોડાઓની ખરીઓ અને રથના પેડાથી ખોદાયેલું છે, સાથે સાથે લોહીથી ભીંજાયેલું છે. એનાથી સિદ્ધ થાય છે કે અહીં બહુ ભયાનક યુદ્ધ થયું હતું, પરંતુ આ યુદ્ધ ચિહ્નો કોઈ એક જ રથીના છે, બેના નથી. વક્તાઓમાં શ્રેષ્ઠ રામ, મને કોઈ વિશાળ સેનાના પદચિહ્નો દેખાતા નથી, તેથી કોઈ એકના જ અપરાધના કારણે તમારે સમસ્ત લોકનો વિનાશ કરવો ન જોઈએ, કેમ કે રાજાઓ અપરાધ અનુસાર જ યોગ્ય દંડ કરનારા, કોમળ સ્વભાવના અને શાંત હોય છે. તમે તો સદા સઘળા પ્રાણીઓના શરણ્ય તથા એમની પરમ ગતિ છો. રઘુનંદન, આપની પત્નીના વિનાશને અથવા અપહરણને કોણ સારું માનશે? જેમ યજ્ઞમાં દીક્ષિત પુરુષનું સાધુ સ્વભાવના ઋતુજો કદી અપ્રિય કરતા નથી, એ જ રીતે સરિતાઓ, સમુદ્ર, પર્વત, દેવતા, ગંધર્વ અને દાનવો આમાંના કોઈ પણ તમને પ્રતિકૂળ એવું આચરણ કરી શકતા નથી. રાજન, જેણે સીતાનું અપહરણ કર્યું છે એને જ શોધવો જોઈએ. તમે મારી સાથે ધનુષ્ય હાથમાં લઈને મોટા મોટા ઋષિઓની સહાયતાથી એનો પત્તો મેળવો. આપણે બધા એકાગ્રચિત થઈને સમુદ્રમાં શોધીશું, પર્વતોને જંગલોમાં શોધીશું, વિવિધ પ્રકારના ભયંકર ગુફાઓ અને જુદા જુદા સરોવરો ફેંદી વળશું તથા દેવતાઓ અને ગંધર્વોના લોકમાં પણ તપાસ કરીશું. જ્યાં સુધી તમારી પત્નીનું અપહરણ કરનાર દુરાત્માનો પત્તો નહીં લાગે ત્યાં સુધી આપણે પોતાનો આ પ્રયત્ન ચાલુ રાખીશું. કૌશલ નરેશ, જ્યારે આપણા શાંતિપૂર્ણ વર્તનથી દેવેશ્વર તમારી પત્નીનો પત્તો નહીં આપે ત્યારે એ સમયને અનુરૂપ કાર્ય તમે કરજો. ધરેન્દ્ર, જો સારા શીલ સ્વભાવ, સામનીતિ, વિનય અને ન્યાય અનુસાર પ્રયત્ન કરવા છતાં તમને સીતાનો પત્તો ન મળે તો તમે સુવર્ણની પાંખોવાળા ઇન્દ્રના વ્રજતુલ્ય બાણોથી સમસ્ત લોકનો સંહાર કરી નાખજો. આ રીતે શ્રી વાલ્મીકી રચિત આર્ષ રામાયણ આદિકાવ્યના અરણ્યકાંડમાં 65મો સર્ગ સમાપ્ત થયો. બોલો શ્રી રામચંદ્ર ભગવાન કી જય.